પણ 1977 વીડી વૈદના જે ખુલે ક્લેશ ના થાય. તમારા ઘર નો કોઈ ક્લેશ થતો નથી ને? ઘર માં ના થાય આપડે અંદર ક્લેશ ના થાય. એમ નામ સાચું ધર્મ એટલે આપડે ઘર સાચા ધર્મ વાળું છે. ધર્મ બી ક્લેશ થઈ જાય. હા, ધર્મ ના થાય ને આપડા હૃદય માં ક્લેશ ના થાય. સાચો ધર્મ આપડો એવો હતો. સાચો ધર્મ બધી ખબર છે. જ્યાં સુધી ક્લેશ થાય છે એમ થાય છે ને ત્યાં સુધી ફરી મનુષ્ય પણ બધું મુશ્કેલ છે. આપણી માણસોને આશા રાખીએ બધી ભૂલ છે. કારણ કે આખો દાડો જાત જાત કંઈથી લઈ લઉં, કંઈથી કેવું કરું, કંઈથી એ કરું, કે નીતિનું કે અનીતિનું, પોતાનું અણહકનું બધું લઈ લેવાના વિચારો, આ બધું આ બધી જાત જાતના વિચારો દરેક માણસને માટે ખરાબ ચિંતક વિચારો આવે નથી. બધું આ આવતો ભાવ મનુષ્ય પણ જ નહીં શકાવ માટે ખેંચવા જેવું હોય બધા જાનવર માં કેટલી પરવસ્તા હોય. આમ બેફામ ક્યાં સુધી ચાલતું? બેફામ તમે એવી શાંતિ હોય ગયા છે તો પુણ્યના આધાર છે. કેના આધીન છે? તમારું પુણ્ય હોય ને ત્યાં ચાલશે. પુણ્ય એટલે જીનો જીવ જીવામાં, અને પુણ્ય પૂરું થયું એટલે એવો થઈ જાય. મારે એમ પૂછવું છે કે તો પછી શું કરવું જોઈએ? આવજો, તમે આમની જોડે આવજો, હું તમને દેખાડી સમજાય છે ને. માતાજીનું કરવું જોઈએ, તો ઓળખીને કરવું જોઈએ. માતાજીનું કરવું જોઈએ, બધું ઓળખીને કરવું જોઈએ. તમે ઓળખો ભાઈ તમે માતાજી ભાઈ. હું જો અત્યારે બોલું તો હું વધારે બોલું છું એમ કઈ થઈ જાય. કોઈ બદમાશ માણસ કોઈ બાઈ ને બળાત્કાર કરે, અગર તો કોઈ ત્રાસ આપે, અગર તો કોઈ બીજા માણસે ત્રાસ આપે, એ વખતે શું કરવું? વ્યવસ્થિત માનવું તો એટલા પડવું. એ વખતે આ બે વખતે મદદ કરે તો કરવા દેવી. એક માણસ ગુસ્સે કામ કરતો હોય તો મારા જવાને જઈ તો ક્રોધ આવી જાય. ક્રોધ કરો કે એમને આપણે જવાનું મૂર્તન ને ક્રોધ આવી જશે. મૂર્તન ને ક્રોધ આવી ગયો આપણે જુદા રહેવું. મૂર્તન થી જુદા રહેવું. મારે જે કરે ત્યારે આપણે જોયા કરવું. અને મૂર્તન ભાગી જાય તે જોયા કરવું. આનું બળ બહુ ઝઘડું હોય મૂર્તન ભાગી જાય તે જોયા કરવું. એવું બળ જોવાય નહીં. જયારે એક માણસ દુષ્ટ માણસ ને જોડી પછી બળ જોવાય પછી તો આ પાસે આ પા જાગૃતિ જોઈએ. ધર્મ એવો છે કે માણસ તો લાગણી ઉશ્કેરાઈ જાય. કોઈ માણસ ને કોઈ ત્રાસ આપતો હોય તો માણસ જવાય. એવું છે તો વ્યવસ્થિત છે. પાણી જવું અમે કશું બોલીએ નહીં. ભગવાને ના બોલ્યા. ભગવાન ભગવાન ભગવાન જો રાખશે ના કરે નામ પ્રભાકર છે તો હું કોણ છું? હા, એ તો એ જ જાણવાનું છે, એ જાણ્યું એટલે આપણે જગત નો ખુલાસો. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇન સેલ્ફ. ભગવાને પઝલ કર્યું નથી, આ પઝલ પઝલ થયેલું છે. એ પઝલ તે આ કોયડો છે કે આપણે કોણ છે જાણ્યા વગર બધું બાપ બાપ કર્યા. તમે સમજાય ને? પોતાની જાતને જાણ્યા સિવાય બધું જે તપ આપણે નથી ત્યાં આગળ આરોપ કરીએ છીએ. તો હું પ્રભાકર, પ્રભાકર નામ છે ને, હું પ્રભાકર છું એવા આરોપ પણ છે. શું છે? ત્યાં નથી તો આરોપ કરે. તમે અહીં નથી, તમારો આરોપ મારો નથી. અમારા પિતાજી નો છે, મને ખબર નથી હું કોણ છું. હા, પણ તમારા પિતાજી ને, તમારા પિતાજી એમના પિતાજી કરેલો બધું. આ આવું દરેક આરોપ દુનિયા ધરાય જ કરે છે. જે બોલે તેનો આરોપ. સમજો ને તમે? એમ જ માણસ છે ને, હું પ્રભા કરશે એવું. એ રોંગ બિલીફ છે, જાય નહીં. રાઈટ બિલીફ બેસે ને ત્યાંથી શું કામ થાય. બચપણથી જ મને પ્રભાકર પ્રભાકર કરે છે એટલે હું પ્રભાકર છું. હું કોણ છું મને ખબર નથી. એટલે બધું હા, હું પ્રભાકર છું એ રોંગ બિલીફ છે. કેમ છે? ભ્રાંતિ ઉભી થઈ છે. જે પોતે નથી તે પોતે છે, આરોપ કરે છે, વિકલ્પ કરે છે. શું કરે છે? પોતે નહી, વિકલ્પ છે. સમજી પડી ને? તમે તમે તમે આત્મા છો, પણ તે આત્મા તમે એટલે કોઈ દરેક સ્પર્શ નહીં થાય. જાણતા નથી, જાણત નથી. સમજાય છે ને? નહીં, આત્મા જ કૃષ્ણ ભગવાન છે, બીજું કોઈ છે નહીં. યાર, કૃષ્ણ ભગવાનનું વર્ણન ક્યારે થાય? એ આત્માનું વર્ણન થાય, ત્યાં કૃષ્ણનું વર્ણન થાય. ફરી થઈ ગઈ સાક્ષાત્કાર થાય, ખલાસ થઈ ગયું. પછી ચિંતાવરી થાય ને એમ તો સાર ચાલ્યા છે. નારાયણ વિચાર ક્યાં? બરાબર વિચાર નહીં. આપી ખુરશી પૈસા એમ નહીં કભી નહીં હોય. ખુરતા પૈસા જોઈ નાખે, જોઈ કેવો અંધેર ચાલે, કેસા અંધેર ચાલતા હોય. ખુરતા પહેચાન હો જાવે તો ફિર ખુબસૂરત બોલતા હૈ, કર્મ બંધાતા હૈ. હર રોજ કર્મ બંધાતા હૈ, માનતા હૈ ને? તો માનતા તો કર્મ બંધાય છે. ઓ ચાર્જ હોતા હૈ, ક્યાં હોતા હૈ? ચાર્જ. હા, ઓર કર્મ ભોગ उसका भोक्ता बनता है, वो डिस्चार्ज होता है. समझे? डिस्चार्ज में भोक्ता होता है और चार्ज में कर्ता होता है. कर्ता होता है, समझा? समझा. तो हम ज्ञान देगा फिर कर्ता नहीं रहेगा, भोक्ता रहेगा. कर्ता बंद, चार्ज बंद हो जाएगा, डिस्चार्ज अकेला रहेगा. समझ में आ गया? તો સાયન્સ છે મારા પાસે, સાયન્સ છે બધા, આખા વર્લ્ડ કા સાયન્સ છે. આપ કોણ છે, મેં કોણ છું, કેસી કિસ ચલતા હૈ, કોણ ચલાતા હૈ, બસ એ સાયન્સ છે. સાયન્સ આત્મા કા અલગ અલગ હૈ ના? સાયન્સ અને અધ્યાત્મ બંને જુદું છે ને? એમ કે છે કે સાયન્સ અને આધ્યાત્મિક એ બે જુદું છે ને? જુદું છે ને. આધ્યાત્મિક તો એ સાયન્સ ની પાસે આવવાનો રસ્તો છે. આધ્યાત્મિક તો રસ્તો છે સાયન્સ ની પાસે. આધ્યાત્મિક રિલેટિવ છે અને સાયન્સ રિયલ છે. શું છે? વિજ્ઞાન કહેવાય છે. શું કહેવાય છે? વિજ્ઞાન કહેવાય છે. અને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય છે. એટલે આ રિયલ છે. રિયલ સમજો ને? આ રિયલ વસ્તુ છે. રિયલ થી બધું કામ જલ્દી થઈ જાય, સ્પીડ થઈ જાય. અધ્યાત્મ રસ્તે તો લાખો અવતાર થાય તો થાય નહીં. સેલ્ફ નું રિયલાઇઝ થાય નહીં. બરાબર ને? આ રિયલ છે એટલે આ આ અગિયારમું આશ્ચર્ય ગણાય છે. આવું બનેલું નહીં. આ અગિયારમું આશ્ચર્ય કહેવાય. પણ બન્યું છે માટે લોકોને લાભ મળી જાય. બરાબર? અને સાહેબ, ધીસ ઇઝ અ કેશ બેંક. ઉધાર ઉધાર ને તમારે ઉધાર જાય છે ને? ભગવાન ઉપર હે હરકું પૂછતા હે ભગવાન ઉપર હે મેં ઉસકું પૂછતા હે ભગવાન કે કોણ સી ગલી માં રહેતા હૈ કે વો બોલતા કે મેરે કો માલૂમ હૈ ઉપર રહેતા હૈ ઉપર તો હમ ભૂલ ગયા સબ જગો બેસી રહા કોઈ જગો હમને બાકી નહીં રખી હૈ ઉપર આકાશ કે એસે ગપ્પા ચલતા હૈ તો ફિર હમકો પૂછતા હૈ ભગવાન કિધર હૈ તો હમ બોલતા હૈ કે ગોડ ઇઝ ઇન એવરી કે એચર વેધર રિસીવેબલ ઓર ઇનવિઝિબલ નેચર તુમ્હારી જેવી ઉઠને બહુ હૈ મેં છોટા છોટા છોટા આપણે આટલી બેસ્ટ કરી બિલ્ડિંગ છે નહીં દેખ સકતા એસા ક્રિએટર બસ હૈ ક્રિએટર કે અંદર ભગવાન બેઠા હૈ આપકે અંદર ખુદ હમ દેખતા હૈ અંદર ભગવાન બેઠા હૈ હમ દેખ સકતા હૈ દેખ સકતા હૈ ઓર વૈદ ભી દેખ સકતા હૈ આપકે અંદર ભગવાન બેઠે વો વૈદ ભી દેખ સકતા હૈ તુમ દેખ સકતા એસે વો લડકા ભી દેખ સકતા હૈ ક્યુંકિ દિવ્ય ચક્ષુ હૈ ઓર આપ ચિત્તમય ચક્ષુ હૈ દિવ્ય ચક્ષુ બિના દેખા સકતા નહીં ભગવાન ભગવાન દેખાય ફિર શાંતિ ચંદ્ર ની જાતિ જાત બેઠા રહેતા નથી હવે શ્રીધર કા કુંભાર હોતા હૈ ક્યા કુંભાર તો ફોરેન વાળા લોક પૂછતા હૈ ક્યા ક્રિએટર ને કિસને બનાયા હમ બોલતા હૈ કે કિસને બનાયા હૈ ભી હમ બતાએંગે મગર ક્રિએટર હૈ કરેક્ટ હૈ મગર ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ એ ક્રિએટર અમે એક્સેપ્ટ કરીએ છીએ આખી બધી દુનિયામાં અમે એક્સેપ્ટ ના કરીએ એવું હોય નહીં પણ ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ખબર છે not real we are not by real we find only scientific circumstantial evidence samjhare hai only scientific circumstantial evidence ana join kiye the pustak nivasan aapne kiya yahan agar ek koi shabd pustak no body ka owner hai aap aur mind ka owner aur mind ka owner my mind my body my seat તો ઉકી જિમ્મેદારી આ ગઈ ક્યાં જિમ્મેદારી કે માઇન્ડ બોડી ઓર સીટ એ ઇન્ફેક્ટિવ કિસીને ગાળ દીયા કે માઇન્ડ ઓર એ ફેક્ટ આપને બોલ દીયા કે મેરા માય માઇન્ડ તો આપ શું રખી પર તુમકા ખેલ સર એ રાજી આપી આપકી શું રખ બોલને કા કે નારાયણ તુમ્હારે તુમ્હારી કોર્ટ હે હમારી નહીં એ કોર્ટ હમારી નહીં એસી આપને બોલ તમારે કઈ પૂછ્યું નહીં ને બીજો મુદ્દા એમનો પ્રશ્ન છે અહંકાર છોડને કા માર્ગ ક્યાં હૈ અમે નહીં છોડાતા હૈ આપ ક્યા કરેગા આપ તો ખુલે અહંકાર થી બંધાયેલા હૈ પર અહંકાર અહંકાર કે લેન્ડ બેર જાણતા હૈ લેન્ડ બેર હાઈટ અહંકાર કે જેટલી લેન્થ હૈ જેટલી હાઈટ હૈ જેટલી બેર ભી આપ જાણતા હૈ નહીં વો આખા આખા જગત માં લાઈફ કે હોતા હૈ લેન્થ આપ કહેતા હૈ અહંકાર નિકાલેગા લેન્થ કિતની આખે જગત મેં લેન્થ હો જાતા હૈ કભી ઓર ફિર સોતે વખત એક ખાત મેં આ જાતા હૈ આપ સમજે અહંકાર કી લેન્થ બહુત બડા હૈ જૈસે આપ ભગવાન કા વિરાજ કરોગે ને એસી વ્યક્તિ અહંકાર ભી કરોગે તો આપ તો નિકાલને ગયે મર્યાદા હમ કાલે એસા કરે નિકાલેંગે કલ હમરે પાસ આ જાઓ કલ કા દિન કો નક્કી ક્યા હૈ કિતના બચ્ચે ભી હો ગયા હૈ તો હો ગયા હૈ ફિર મહિને તો અહંકાર ચલે ગયા જાયે અહંકાર કા લડકા હૈ ના ક્રોધ માન માયા લોગ સબ ચલે ગયે સબ સબ કા વિષય બહન કે સર और जो देह में रहेगा थोड़ा वो निर्जीव रहेगा क्या रहेगा निर्जीव निर्जीव अहंकार क्रोध मान माया लोग निर्जीव नदी में वो इसकी प्रोटेक्शन के लिए रहेगा ज्यादा देर और आपको आपको नहीं हो जाएगा वो बॉडी हो जाएगा बॉडी जो इनका प्रोटेक्शन के लिए होता है मतलब निर्जीव ड्रामेटिक रहेगा ड्रामेटिक समझ आया ड्रामेटिक મેં બ્રાહ્મણ હું અભિધર નાટક રાજા કુછ મનતા હૈ ના નહીં મનતા હૈ કુછ મનતા હૈ નહીં મનતા હૈ મનતા બસ અહંકાર નિકાલને કા બસ આશીર્વાદ મનતા હૈ અહંકાર નિકાલને કા કુછ કામ પૂરા હોતા હૈ આશીર્વાદ મનતા હૈ આશીર્વાદ મનતા હૈ હા ઠીક હૈ આશીર્વાદ આશીર્વાદ મિલ જાયેગા વો દિખાતા હૈ નહીં વો ભગવાન નહીં હૈ વો તો યે પટેલ હૈ ભગવાન તો અંદર જે હૈ મેં ખુદ હું દાદા ભગવાન અચર પટેલ વો જો બોલતા હૈ રેકર્ડ બોલતી હોય સુનતા હૈ કેપ રેકર્ડ બોલતી હોય મેં જ્ઞાતા દર્શન સુની માતા હૈ આપ બોલતા હૈ તો ક્યાં ક્યાં ચીજ હૈ આપ ખુદ હી બોલતા હૈ કે આપે કહ્યું કે ભગવાન દરેક ની અંદર છે તો પછી આ બધા ભગવાન ને શોધવા માટે કે ભગવાન ને કરવા માટે જપ તપ ત્યાગ તિરોધ બધું કરે છે આત્મા છે કે રહેલો છે એ બરોબર છે, પણ આધાર છે, આધાર છે વાત તો નથી છે. આજે ઇલેક્ટ્રિસિટી છે, ઇલેક્ટ્રિસિટી ક્યાં રહેલી છે? ઇલેક્ટ્રિસિટી એટમ માં રહેલી છે, હાઇડ્રોજન એટમ માં રહેલી છે. એવી રીતે એનો આધાર તો ખરો, શક્તિ ભલે છે. હવે જેવી રીતે આત્મા અહીંયા રહેલો છે, એવી રીતે ત્યાં જે સુખ ની વાત કરો છો તમે, એ સુખ કોના આધારે રહેલું છે? સ્વાભાવિક પરમાનંદી છે, સુખમય છે, સ્વાભાવિક જ્ઞાનમય છે. આ લાઈફ છે એમાં અજવાબ છે, કોના આધારે રહ્યું છે એનો સ્વભાવ જ છે લાઈફ. આ ખબર પડે, સ્વભાવ તમને ખબર પડે. આ સત્યનો સ્વભાવ આધાર આધારિત જબત નથી. આજે રાઈ છે ને તે આધાર આધારિત ખબર નથી. આધાર આધારે ક્યાં આધાર? આપણે એની આગળ દુનિયાદારી કહીએ છીએ, કારણ કે દુનિયાદારીમાં જે જોઈએ છે ને, જે સાંભળીએ છીએ, જે વાત કરીએ છીએ, એ બધી જ ચીજો ધીરે જેવા ટેમ્પરરી હશે. એમાં કોઈ પરમાનન્ટ વસ્તુ નથી. પરમાનન્ટ ને આધાર આધારિત ખબર જ નથી. આ ટેમ્પરરી વસ્તુ નથી. અને મને જે વાત કરો છો ને એ પરમાનન્ટ છે. પણ આ પ્રકાશ છે, પ્રકાશ પ્રકાશ સૂર્ય ના આધારે રહેલો છે. પણ એનો આધાર તો ખરો ને? હવે આધાર આધારિત સંબંધ તેમાં છે. ટેમ્પરરી એક્સેસ આ પાંચ ઇન્દ્રિય બધું આ જગતમાં જે બધું દેખાય છે આધાર આધારિત સમજણ આવે છે. મારી સમજણમાં ઉતરતું નથી. આ મારી સમજણમાં ઉતરતું નથી. હું પોતે એવું માનું છું એ સમજ ના પે, એ સમજમાં પે ને ઠીક ના થાય ને. કારણ કે તમે પરમાનન્ટ વસ્તુની વાત કરા છો. ના પરમાનન્ટ નહીં. આ હું મારું એવું પૂછતું છે, ત્યાં જે તમે સુખ ની વાત કરો ત્યાં બધું સુખ ને સુખ જ છે. તે સુખ જે છે ત્યાં બધું જે સુખ બધું ફેલાયેલું છે બધું. એ સુખ કોના આધારે રહેલું છે? એ સુખ બનાવનાર કોણ છે? અથવા સુખ કોના આધારે ત્યાં રહેલું છે? એ તમારી રીતે પાંચ સમજી ગયો, પાંચ સમજી. એ દ્રશ્યો ને ધ્યેયો ના આધાર છે. દ્રશ્યો અને ધ્યેયો પોતે દ્રષ્ટા છે, આત્મા એ પોતે તે લીલા છે. અને દ્રશ્યો અને ધ્યેયના આધારે રહી ગયો છે. આ બરોબર ને? ત્યાં એ તારું ખરું પૂછે છે. આ તો અમુક વાત છે, એ બરોબર છે. તમારે જે આધાર કહો ને, કે આ આધાર આવે પછી મને સમજે તમે કયો આધાર કહો છો. પછી પોતે તો નિરાધારી છે તે તો પછી આધાર તો નતો. પણ આધાર આનો આનો કયો આધાર? નિરાકાર કોઈ વસ્તુ કેવી રીતે હોય શકે? પણ નિરાકાર સતા સાકારી છે. હા એ બરોબર છે. નિરાકાર સતા સાકારી છે તે નિરંજન. નિરાકાર તથા સાકારી છે. કોઈ પણ માણસ એમ ના કહી શકાય કે નિરાકાર જ છે. એવું કહી શકાય કે નિરાકાર પણ છે ને સાકાર પણ છે? ના, એ બે કેવું તેના કરતા આ હું કહું છું તે રીતે. કારણ કે સાકાર જુદો જુદો આકાર હોય છે. તમે આ મજબૂત તમને થશે ને, તમને પોતાને સમજાશે. જોવા નહીં જો પડે ન દેખાય. પ્રતિ મળી જશે ને. આ ચામડાની વાત છે, ત્યાં નહીં જ્યારે સીએ જતું આવી જ દાદા સાકાર વાળા છે, હું સાકાર છું, ઘર સાકાર છે, પૃથ્વી સાકાર છે, કોઈ નિરાકાર વસ્તુ તો જોવા માં આવતી નથી. નિરાકાર વસ્તુ હોય એનો અર્થ શું? એનો કોઈ મિનિંગ જ નથી. સાકાર છે બધું. હવે નિરાકાર વસ્તુ હોય તો નિરાકાર વસ્તુ નો અર્થ શું છે? નિરાકાર નો અર્થ થઈ શકે ફોન ના ઉદય હોય ને સર, ધારે પ્રમાણ પડે એટલે જાણે કે મેં કર્યું આ. અને પાપ નો ઉદય આવે સર ધારે પ્રમાણ ના થાય એટલે પછી પાછું આને કર્યું ભગવાન. મારા ગ્રહ રાશિ છે, ભગવાન રાશિ છે, ભગવાન રૂપિયા છે. એટલે મારો ઘોડો ઘોડો આવ્યો છે ત્યાંથી, આ ઘોડા સાથે બેઠા બેઠી છે. તો ગાડી નહીં ચોરી પડે છે, ગાડી આવી હોય ને આ ગાડી આવી તાજી બાજુ બેઠા બેઠી છે. બધા ભટક ભટક કરે છે. સાચી વાત બોલ્યો હોત ને તો ભટક વાત ના હોય. આ તો આરોપ મૂકે મારા છોકરા ની ઘણું મોર પગી છે તેને આવી તાજી બાજુ બેઠા બેઠી છે. તેથી આ બધું આજે અમે તમે બધો ફોડ પાડ્યો. મારે નથી છોકરો નથી છોડી અને કંકોત્રી રોજ 10-15-20 આવે પાછા નથી પટેલો. ચોલ્લો કરીએ ને તમારે દેરવાનું તો ચોલ્લો આપ્યો હતો, ખાલી 5 રૂપિયા આપ્યો હતો. તે ચેક જાતે આવીને 4 પાસે આપી ગયા મને, કે 1 રૂપિયાનો ચોલ્લો. આ તો 38-39 ની વાત. તું બેન તું જાય બીજી જગ્યાએ કોક લોકો ને તો અશાંતિ હોય ત્યાં જાય, પણ જાય નહીં. આમાં કેટલાય ને સમાધિ રહેતી આ બેઠા ને, એમાં કેટલાય ને સમાધિ રહેતી. આ વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન. પદ બધું ગમ્યા બધા તમને બુદ્ધિ ને બાજુ વિજ્ઞાન માંથી ઉભું થયેલું વિજ્ઞાન પછી વિજ્ઞાન એટલે અંત વાળું હોય, સિદ્ધાંત હોય, સિદ્ધ અંત સિદ્ધાંત એનો અંત આવે. પરિગ્રહ છોડતા છોડતા છોડતા પરિગ્રહ ચડવાનો એમાં તમે કંટાળી ગયા એટલે પાછા આવ્યા. પરિગ્રહ છોડાયા નહીં એટલે રહી ગયા ને, રહી ગયા. કારણ કે આ જ્ઞાન જ નથી ને માર્ગમાં. એનો પ્રશ્ન છે કે દુનિયામાં આપણું કોઈ દુશ્મન નથી, એક મન જ છે, તો મનને વશ કરવા શું કરું? ચિત્ત તો જાય છે પણ મન ઉપર જ બધું દોર છે ને. શરીર માંથી મન કોઈ દાડો બહાર નીકળે જ નહીં કોઈ દાડો. મન નો સ્વભાવ છે આ શરીર માંથી બહાર નીકળે જ નહીં. તો બહાર નીકળે છે ચિત્ત છે. શું છે? ચિત્ત. ચિત્તને ભટક ભટક કરવાની ટેવ પડેલી. અંદર ભટકે અને બહાર ભટકે. તો મન વસ કરેલું તમે તો ચિત્ત ને શું કરશો? ચિત્ત બહાર નીકળતું ઠીક છે બરાબર છે. ચિત્ત પણ ના જવું જોઈએ. હા પણ બે ને રસ્તા થયું ને એટલે બદલે બે થયા. હવે બુદ્ધિ એ બુદ્ધિ કંટ્રોલમાં રહેવી નથી. કઈ નું કઈ વિચાર લાવી ને આપણે ભય પમાડે આમ કરે તેમ કરે એટલે ભાઈ ને એટલે બુદ્ધિ એ કંટ્રોલમાં ના રહે અને અહંકાર એ કંટ્રોલમાં ના રહે. અહંકાર ના કરવો હોય તો થઈ જાય. અહંકાર કોઈ લગ્નમાં આમ હાથ જોડ્યા કરતા તો આમ સાથ હાથ જોડે છે ને એ લગન બધા ઇન્વાઇટ કરે છે ને તે કરે આમ હાથ જોડે તો આમ થઈ જાય સાહેબ થઈ જાય ખરા કે કોણ થાય મીઠું લાગે એટલે સાહેબ થાય અને કડવું લાગે તો આમ થઈ જાય બધું. તમને બધું વસ્ત કરી આવું તમારે જે ચારેય વસ્ત કરવા બે એક જ વસ્ત કરવું છે બધું વસ્ત કરવું છે તો બે હોય આજે બધું કરી આવું ગૌરવ મોટું ગૌરવ નું સૈન્ય છે એની પાસે. એટલે આ ચાર વર્ષ થઈ જાય તો બધું સૈન્ય વર્ષ થઈ જાય. આ જ્યાં કરી આપું તમારે કરવું છે તેનું આરાધન કરવું જોઈએ. કેવું? જ્ઞાની પુરુષ ના આજ્ઞામાં રહેવું જોઈએ. કેવું? કારણ કે સર્વસ્વ પ્રકારના દુઃખ માટે લઈ દઉં છું તમારે. શું છે? બધા દુઃખ. હા પછી પછી આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ. સમજે જૈન છો કે વૈષ્ણવ છો? વૈષ્ણવ. જય સચ્ચિદાનંદ. કીર્તિભાઈ ને ત્યાં દાદર જુઠ્ઠું બોલવું અને સત્ય સત્ય ને જુઠ્ઠું છે એ માયા ના છોકરા માયા ના પુત્ર અવગુણ છે માયા. તો વસ્તુ માયા રાખવી એના માયા નો અર્થ એવો નથી. હા એ તો માયા એટલે પોતે જે છે એમ નહી જાણવું અને બીજી રીતે જાણવું એનું માયા. માયા નો વર્ગ માર થયા કરે સત્ય ને અસત્ય ભગવાન ને ત્યાં નથી. આ તો બે માયા ના છોકરાઓ છે તે આ લોકો ગોઠવણી કરેલી છે. આને સત્ય કહેવાય અસત્ય કહેવાય સામાજિક સામાજિક રીતે ભગવાન ભગવાન કહે છે અવિનાશી તેને સત્ય કહે છે. આત્મા ને સત્ય થયું પછી હા આત્મા ને બીજી અવિનાશી વસ્તુ તે બધા ને સત્ય અવિનાશી છે. આકાશ અવિનાશી તેને સત્ય આકાશ અવિનાશી તે સિવાય અવિનાશી કયું બીજા છે? બીજા ચાર બીજા છે તે બધા ને સત્ય જે વિનાશી છે ને સત્ય કહેવાય કેમ તમે? આ તો સામાજિક છે તમને જેથી આપણે કહીએ છીએ ને કે સંભાળ નિકાલ કરજે પાંચ પચાસ વધતા ઓછા આપીને એને ખુશ કરીને લેજે. પછી એવું નહીં મારે રૂડા નું બંધ છે મારે વધારે પાયા કે ઓછા પાયા માટે શું થશે આ કાયદા પાયદા ગણી છે આ કોર્ટના. પછી સંભાવ સંભાવ જ કરવાનો બીજું કે વધારે નિકાલ એટલે એના મનનું મનને ખુશ થઈ જાય શું સાહેબ એટલે વેર ના આવે એમનો સંભાવ નું કા વેર ના આવે એનો એનો ક્યાંથી જનતા આવી રહ્યો બસ રોજ સીધી રીતે આપડો વારસો આપડી પણ લે બોલે છે આપડે માથું તોડી નાખે. હા સાચી વાત છે, સાચી વાત છે. એટલે વ્યાજ છે હા, એ તો દેખાય છે બરોબર. એટલે રાતો લે ને પછી અવરું બોલે તો આધા સીધી આપણને ચડી જાય, એની આધા સીધી તો ત્યારે ઉતરે નહીં આપણી પાસે ત્યારે હજી એટલા બધું વ્યાજથી ઉભું રહ્યું, પ્રેમથી ઉભું રહ્યું. પ્રેમ તો કેવો હોય, કોઈ દાખલો આધો પણ ના થાય. શું તો બૈરી પણ વેરથી જ ને આપણે સમજી લઈ પછી કેવું કે ભાઈ તમારી જોડે મને બહુ ભાવે છે, બહુ ભાવે છે, બોલું નાટક કરવું બરોબર. પણ તો બૈરીના માટે આપણે વેર ભાવ થાય ને, આપણે આપણે પણ એના વેર ભાવના હિસાબે થાય ને. આપણને જો બૈરી વેર ભાવે હોય તો આપણે બૈરી ને વેર ભાવે એને બને શકે ને. વ્યાજથી આ બધું બંધન છે, બંધન વ્યાજનું છે. એમાં બૈરી નો કેટલા દોષ વધારે હોય હોય એટલે હોય બરોબર. પણ દેવ ને ભોગવવું પડે પરસ પરસ, જે ભોગવે એની ભૂલ મોટી. હા એ તો એની ભૂલ હોય ત્યારે ભોગવવાનું આવે. હા એટલા વ્યાજથી બધું ઉભું રહેલું છે સગર, પ્રેમથી નથી ઉભરેલું. પ્રેમ તો થયો હોય સમજો, બાપ મરવા થયેલા ભગવ ઘટના મારે નાખા. હવે આ બાપ બાપ મરી ગયા, મારે શું કરે, શું મરી જાય તો શું કરે. ના મરી ગયા મરી જુઓ ત્યાં સુધી નાખો હાય. પણ આ તો ત્યાં આગળ જલેબી લાડવા બધું ખાય. પતિ કેવો પ્રાપ્ત જીતો થઈ ગયો. આ તો આ તો લે અને ઉપરથી કોઈ બોલે તો માથાની આદાશી ચડી જાય એવું બોલે. હા એ તો દાદા બરોબર સાચી વાત, કે જ્યાં સુધી મૂર્છા હોય તો હજી માર ખાવાનું ગમે. પણ આ જ્ઞાન મળ્યા પછી મૂર્છા ઉતરી જાય એટલે પણ ખબર પડે કે આ માર છે ને માટે ખાવાનું. જીતનથી મૂર્છા ઉતરી જાય એટલે ખબર પડે ને, મૂર્છા ઉતરી જાય. હા એ વાત સાચી, મૂર્છા હોય તો હજી માર ખાય. છોકરું છે ને નાનો છે ને બાબો છે ને નાનો છે ને પચાવવાનો થાય કે બાબો છે ને ચિત્ર ને દહાડી છે સમજે નહીં એને ઓછી સમજાય. તમને ઓછી હતી તારી ઓછી માર ખાશે. સારા કાળ માં હતું પ્રેમ નું બંધારણ, પ્રેમ નું બંધારણ એ કાળ પર આધાર રાખે. હા બધા માણસો બધા બહુ દુઃખતા ત્યાં જઈ કોઈ આડું બધું બોલે જ નહીં. મારે શું બોલાય જ કેમ છે, આ તો ગમે તેવું બોલે. વણ તોડ્યું ને વણ માથું, વણ તોડ્યું વણ માથું. હા તો તોલીને આપવાનું હોય તો આપણે દોડે તોલીને આપસ માટે એ ડાયો છે બરોબર. પણ તોલતો એ નથી ને માપતો એને એમને માથી દેતા. તમારા આમ છો તમે આમ છો થઈ જાય માણસ, બહાર કોઈ આપણું નામ ના રહે, ધર્મ જ નામ રહે. હા સાચી વાત, ત્યાં વેર જ ને ત્યાં બીજું એને સમજી જવાની. પછી વેર મનમાં રાખવાનો નથી, આપણે વેર તોડવા આવ્યા છે, ફરી વધારવા માટે નથી આવ્યા. એટલે આપણે તો એમને કહ્યું તમારી જોડે મને બહુ ગમે છે, તમારે આપણે બધા ભેગા ચા પીએ ને એમ તો નાટક કરવું કરવું જ પડે. પણ એનું અહિત નહીં, હિત તો હિતવાનું જ ને. આપણે આપણું જો ઓછું કરવું હોય એની સાથેનું વેરનું બંધન તો આપણે તો પ્રેમ જેટલો રાખી શકાય એટલો રાખવો, એને રાખીએ એ વાત જુદી છે. શું રાખવો આપણે પ્રેમ, પ્રેમ છોકરાઓ કે છોકરીઓ પ્રત્યે કે બૈરી પ્રત્યે રામેટિક રાખીએ, રામેટિક રાખીએ. પણ આપણે જો વેરનો ભાવ હોય તો ઓછો થાય ને, આપણે પ્રેમ ભાવની સાથે રહીએ તો આપણો વેરનો ભાવ ઓછો થાય કે નહીં. હા એટલે ઓછું થાય ને, આપણું ઓછું થાય ને, એ પ્રેમ વારે એ વેર વારે ને આપણે પ્રેમ ઓછો. હા તો ઓછું થાય ને, આપણું ઓછું નહીં જાય, ખલાસ થઈ જાય. હા એટલે આ બહુ પૂરતું બંધન, બંધન આ બહુ પૂરતું, બીજા ભાવમાં હોતું નથી. બીજા ભાવમાં તો આનો રિએક્શન આવેલો હોય છે તે જ બીજા ભાવમાં થાય બરોબર. એટલે એક જ ગોળનું બંધન છે, જો ફરી ખોરતા આવડે તો બીજા ગોળમાં પછી ઉભું રહે નહીં. જેની પર જોડે વેર બંધાયેલું હોય તેને પ્રતિક્રમણ કરવા જોઈએ. તો અનંત અવતારમાં શું શું કર્યા છે, શું શું નહીં કર્યા હોય. પણ આ ઘણા બહેરાઓ કે છે ને કે એમના પતિ કે ભવો ભવો આજ પતે મને મળજો, તો એવું થાય? એવું થાય ખરું? આપડે સર ઘણા કેસ છે, અરસપરસ ઈચ્છા હોય તો બરોબર, પણ એક જણા ઈચ્છા હોય, ઘણા કેસ છે. હા બરોબર છે, પણ અરસપરસ ની ઈચ્છા હોય તો પછી આ બને કેવી રીતે? ગૂંથળી જતી કારણ કે રાજુ મેમ રાજુ નવ બહુ થી પૈસા પૈસા આવતા હતા, પેલા ઘટે ના પાઈ ને રાજુ રાજુ રાજુ રાજુ લગ્ન કરતું કહ્યું કે નવું બહુ આપણે સાથે રહ્યા છે ને, હવે સુધા લગો કરો કઈ ના આવે ના કર્યું છે. હા એટલે આપણે બધું સાથે સાથે લાવીએ છીએ, આપણો એની તો જીવીએ એટલે ફરી બંધન થાય, જીવીએ એટલે બંધન થાય. હવે સાબુ મીરાય ચીડાવવાનું હોય, સાબુ મીરાય ભાવ ઉપર તૈયાર કરે એટલે બંધન થાય. રાગ ને દેશ થી બંધન થાય છે, રાગ વિકરાજ થી બંધન ના થાય. હવે બધાને જોડે પ્રેમ રાખીએ પણ બંધન અમને ના હોય, અમારો પ્રેમ વધે નહીં ઘટે નહીં એવો હોય, એક જ ધાર્યો હોય. અતિશયતા કરવા જેવું નથી જગત, લોકો મોકલા મારે બી અતિશયતા કરે છે, બહુ કરે છે, બહુ કરે છે, બહુ કરે. મારે છોકરો મારી દીકરી એમ તો અમુક કુટુંબ બહુ જોઈએ આપે, મારું તો લોકો જોડે કટાઈ કરી નાણું જરૂર કરે આપે, પછી પેલો છોકરો અંદર આપે ને તાર મનમાં કે કર્યો આ સંસાર ખારો છે, ખારો દર દિવસ શું બોલે શું કરે. એ પછી જ્ઞાન લેવા પછી ખબર પડે વધારે, તો જ્ઞાન લીધા પછી વધારે ખબર પડે, જ્ઞાન લે તો આ બધી ખબર પડે. મંગળવારે માર્યો હોય માથામાં અને પછી ગુરુવારે કઈ ખુશ કરી નાખે દાદાજી આમ આમ ભૂલી જાય, રૂજાઈ ગયો હોય પાછું મૂર્તિ થઈ જાય, પાછું મૂર્તિ થઈ જાય. અને આ જ્ઞાન વાળો મૂર્છિત ના થાય, ગમે એટલું પટાવા પડે ભસાવા ભરે તો ભરી ભસાય નહીં, જાગૃતિ કહેવાય. ચાલુ માથું વારીની પાઘડી બંધાવે એ ક્યાં કોમનું? હા છે તો બરોબર, જય છોકરા ને બિચારા હિરાતા પૂરો નથી કરતા, બેભાન પણ એ કરે વાત ઓલ્યું ને મારે માફી બોલે એને, એને એમ ન હોય કે હું ઘેર થોડું ઘેર લઈને આવ્યો છું એટલે ઘેર ભાવ, એવું તો કઈ ન હોય, પણ સાહજિક રીતે થાય, સાહજિક રીતે થાય, એવું ભાન જ નથી, કોઈને ભાન નથી, જૈનોમાં નથી એવું ખબર પડશે. પણ એટલે શું છોકરો જે નાનો છે ને શું કે સાચી મત એનો કાચે ભરવા જઈને આવે છે ના, દસ બાર રન નું છોકરું હોય, પંદર રન અઢાર રન હોય ત્યાં સુધી આપણે લેટ તો કરીએ, પછી લેટ તો થાય. બધું મેળવું લેર થી બધું, તેથી કોઈ મિત્ર આવે ને, કોઈ સાચો મિત્ર હોય ને તો આવે તો આપણને દિલ ખુલે. દાદા પ્રેમથી બંધેલો હોય ને એ આપણે આ તપ કરે આપણે બિલ દાદા બધા, અમે બધા ભેગા થયા છીએ અહીંયા, એ કયા ભાવથી ભેગા થયા છે એ પૂર્વ ભાવના હિસાબ છે. આ હિસાબ થોડો હિસાબ બધો હોય ને તેમાંથી એક કલાકના હિસાબથી તો લાખ નું આયુષ બંધાયેલું છે. અરે બાપ આવું છે, આ જગત જગત આવ્યું છે માટે એવું નથી તમારું છે કાયમ રહેતા હતા જોઈએ, એક કલાકમાં હિસાબ થઈ ગયો ને, પછી લાખ વર્ષ સુધી લાખ એટલે કેટલું મારી કેટલા એ હિસાબ થાય છે, ભેગા થયેલા હોય તારે ભેગા થઈ ગયા નહીં તો સરાય આ ફરે કામ કાઢી લો એટલું સમજવા જેવું છે. પણ દાદા અહીંયા ભેગા થાય છે અને મહાત્માઓ એ પ્રેમ ભાવ હશે ત્યારે ભેગા થયા હશે ને, પ્રેમ ભાવ હશે ને કઈ ઊંચો ભાવ હશે ને કઈ ગુરુ ભાવે આ ભાવની ઈચ્છા થઈ એ ભાવના ઈચ્છા માટે જ મને ભેગા થાય છે, તો મનમાં ખાતરી કાઢેલી કે દાદા કંઈક આપણું કામકાજ છે એ ભાવ ગમે તારે કલાક બે કલાક કોઈને હો કલાક બેઠો હોય ત્રણ કલાક બેઠો હોય પણ તે ભેગા થાય છે પછી રક્ષા મળી જાય. એટલે આમાં તો શું ખાતું હોય છે આ રેતી રેતી લઈએ કિલામાં નકા મજા આવે બધી મશીન બગડી જાય, મશીન બગડી જાય ને તો મશીન બગડી જાય.